ભાઈ ને કઈ એવું વસ્તુ આપવાનું, ભાઈ ને પૈસા બગાડે છે આજે આપવાનું, એ લઈ જાય બીજા હું આપવાનું. અમે ભીડ એ શીખ્યું પણ છે આવું અમારા થી કેવા થવાનું કરાવવાનું. તમે તો બહુ જુકી કરે તમને, આવું સુખ તો અમે જોયું નથી જિંદગી. અને પેલા જીએસઆર ને ત્રણ સાથે એ કરેલું, જીએસઆર જરા મદદ કર્યા જ કરે છે ને, જીએસઆર જેનું હોય તમે કરી આપે. બહુ દયાલ, બહુ લાગણીદાર, બહુ લાગણીદારો માણસ છો. આપણું જ્ઞાન મળ્યા પછી કઈ મને શાંતિ થઈ જાય, શાંતિ જોઈ નથી. રૂપિયા ઘણા કમાયો, સાડા 12 લાખ રૂપિયા ડેરાસર માં આપી છે, હરીદ આપ્યા ને, હરી આપી દે, બીજા 10 લાખ આપી છે. મારો ધ્યેય કે કેમ કરી, મારી પાસે કરોડ હતા ડેરાસર, હું જ બંધાવા છે, આવું ડેરાસર તો છોડાય જ નહીં. મારા ફાધર નું નામ તમે જાણો છો, અને મોટી મજા હું આવે છે બસ, એની બુદ્ધિ નથી જગત થઈ એટલે અહંકાર નથી. આવો બેસો દાદા, મને તમારી વાત ગમતી નથી, તો એની જોડે ઘટે નહીં અને એની જોડે વધે નહીં. અમારી પાસે 50,000 માણસ નો કોઈ વસ્તુ ના થાય, દેખાય ખરો કોક ને મારી પર વધારે છે, પણ એ તો દરેક ને એવું લાગે. આમ સરખો સરખો અને સરખો સમાન તેમ એ જ પરમાત્મા છે, એ જ એ જ વિતરાગ. એ અવરું બોલે તો ચિંતિત માત્ર તેજ નથી, ત્યાં ગમે તેવું કરે રાગ નથી. મારે બધું સમાન પણ વ્યવહાર હતો પડે, વ્યવહારમાં જે જેવો ગણાતો હોય, ભણેલો હોય તેને ભણેલો માનવો જોઈએ, અને અફણ હોય તો અફણ માનવો જોઈએ, સમજો ને. શ્રીમંત હોય તો શ્રીમંત માનવો જોઈએ, અને જેની પાસે ના હોય તેની રીતે, કારણ કે દુનિયા જેનો સ્વીકાર કરે છે એ સ્વીકાર અમે વ્યવહારનો સ્વીકાર કરીએ, પણ એની પર રાગ નહીં. અત્યારે દેશની આપણી ઇન્દિરા આવે, ઇન્દિરા અહીં આવે તો ઉભો થવું, એટલે જ્ઞાની પુરુષ વર્ગની અચાયબી કહેવાય, જેની ઉપરી કોઈ નથી તેને ઉભું થવાનું. વ્યવહાર સાચવીએ એ બિચારી ને કેટલું દુઃખ થાય અંદર, કે આપડા ઇન્ડિયનો છે પણ આટલું દુઃખ ના થાય, એટલા માટે ઉભા છીએ. પછી પૂછીએ કે શાને માટે આવ્યો છો તમે, આત્મા જાણવા માટે, તો ફરી ઉભા ના છીએ. આ જાણવા માટે આવ્યો હોય તો અમે તારા ઉપરી છીએ, નહીં તો વ્યવહારમાં શું અમારી ઉપરી છે, શું કહ્યું. અમારે તમને માન આપીએ ને એકદમ દુઃખ થાય, મને શું ખબર પડે કે આ કઈ ડિગ્રી ના બરાબર, એટલે અમારી ડિગ્રી ઉપર જ નાખી છે ને. અમે તો ટ્રેનમાં કોટ કોટ ને ડોબી જઈએ ને વખતે, અમારે જવાનું હોય નહીં આજ 15-15 વર્ષથી, પણ જો જઈએ તો અમે શું કે એ તો આખા સાગા એમ કે ને, કારણ બોર્ડ નહીં ને, સફેદ કપડા નહીં, લઘુ લઘુ બોર્ડ હોય તો બાપજી બાપજી કરે, કેવું બાપજી બાપજી કરે. એટલે શાસ્ત્રકારો લખેલું જ્ઞાની પુરુષો ઓળખાય સી રીતે સામાન્ય માણસ નું, બોર્ડ વિતરાગતા જોઈ લઉં. હા જો પ્રેમ જો નિમિત્ત જ બોલવાની જરૂર છે. રાક્ષસ કરવા ના ક્યાં રહ્યા છે? સમજતું જ નથી કે આપડે કઈ કરીએ છીએ. આ સુધારતા હોય તો એ મહાન પુરુષ સંત પુરુષ કહેવાય. પાંચ જ માણસ ને સુધારતા હોય, પણ પોતે સુધેલો હોય તો સુધે નહીં, એક માણસે સુધે નહીં. બરાબર. શું મારા માં તો જબરદસ્ત ત્યાગ હોય એટલે તમને ત્યાગ કરવાની મારા ભાવના જ ઉત્પન્ન થાય. મારે આ જગત ની કોઈ ચીજ મારે કપતી ના હોય તો મારું મન એવું થઈ જાય. શું થઈ જાય? મારે પટાવે પડે ને અહંકાર રહી ની દશા, બુદ્ધિ રહી ની દશા, માલકી રહી ની દશા ના ઉફળાય તેમ તો દ્વાર છે. મારા બાળકો બધા શું કે ભગવાન જ્યાં કેટલા પહેરે છીએ ભગવાન જ્યાં હતા લોકો શું કે અરે લાભ લેવા છે તમે હમણાં લેવા આવ્યા, અમે પહેરે જ લઈને બેઠા છીએ તો ઉડશું ના આંખો તો મળ્યો ના પહેરો ચાલુ થઈ જાય બફાઈ જાય એવું થઈ ગયું છે. સૈનિક રાજા એ કહ્યું એ ગુરુ ને કે આપ આવું સરસ સુંદર શરીર છે અને તમે તપ માં શું કયા માટે તપ કરો? દેહ ને કેમ ગાળી નાખો છો? ભોગવવા લાયક જેવું શરીર છે તમારું અને તમે હેડો હું તમને જે જોઈએ શું ખાપું? રાજા તું જ ગરીબ છું, તું મને શું આપવાનું? રાજા તું મને શું આપવાનું? એટલે રાજા ના મને હું ગરીબ છું કે તમે કોઈ એટલું આપી દઉં તમને જે હું તો રાજા છું કે અનાથ છું તું કે છે તું અનાથ છું અનાથ છું કે અને હું તો અનાથ થઈ ગયો. પછી અમે સંજય પાડી તારું મારે જોયું કે હું તો અનાથ જ આ બધું આ તારું રાજ લઈ લેતા છે દેખા થાય મને તો મારું ગમે તે લઈ બધું આપેલું જ છે. મેં તો વસાઈ દીધેલું જ છે. મારે તો આ રાજમાં જ રહેવું નથી, રિલેટિવ માં રિયલ માં જ રહેવું છે. એટલે પછી સમજણ પડી સમજણ એટલે સંકેત થયું કઈ સમજણ આ વાત સાચી છે. એ શ્રદ્ધા બેસે જ્ઞાની પુરુષ ની એટલે સંકેત થાય. પણ આજે જે બધા છે ને એ જ્ઞાની પુરુષ નથી, શાસ્ત્ર જાણે પણ જ્ઞાન આત્મા નહીં એટલે ક્રોધ માન માં આવેલો હોય એમની પાસે તિલકમાં. એટલે પછી મહાવીર ત્યાં પધાર્યા, સત્યલ ના રાણી છે બૌદ્ધ જૈન ધર્મ ની અને આ બૌદ્ધ ધર્મ ની મહાવીર રાણી એ કહ્યું મહાવીર બધું પછી પધાર્યા છે તમે ત્યાં જાઓ. ગયા ત્યાં આગળ ભગવાન ના દર્શન થઈ ગયા, બધું જ ભૂલી ગયા. પછી ભગવાને કહ્યું કે ભગવાને એને પૂછ્યું કે મારો ક્યારે મોક્ષ થશે? કે હજુ છે તે જે આમાં જવું પડશે કે સંદર્ભમાં અને પછી મોક્ષ થઈ ગયો. શું કહ્યું? નર્કમાં જવું પડશે. નર્કમાં ભગવાન આપ મળ્યા પછી મારે જો નર્કમાં જવું પડે તો આપ મળ્યા નો શું ફાયદો મને થયો? કે ભગવાન કે કાયદો કોઈને છોડતો નથી, લો એ લો. પણ ઉપાય કઈ બતાવો તમે? કઈ ભગવાન કઈ ઉપાય બતાવો? બહુ મંડ્યા ને તારે ઉપાય બતાવ્યા. કે છે તારે ગામનો જે કસાઈ છે એ કસાઈ અમુક દિવસે તું કહે ગયા કે અઠવાડિયામાં આ દિવસે તારે કઈ મારવું નહીં. જો તે પેલાની પર કસાઈને કહેવા ગયા ત્યારે કસાઈ કહેશે મારે તો માયા ઘરે રહેતું નથી તમે મને કહેશો નકામું છે તો રાજા કૃષ્ણ ઉડાડી મળીશ તારા કુટુંબને ઉડાડી મળીશ પેલો કે સાહેબ મારો સ્વભાવ એવો છે, કેમ કરે? રાજા એ શું કર્યું? બાંધ્યો અને કુવામાં ઊંધો લટકાવ્યો, લેકર જે આખો દાડો આવે ને ઊંધા લટકાવ્યા, કરી પાણી પહોંચી, તે પાણીમાં ઘેટો ચીતર્યો, પછી પાણીને ઘેટો ચીતર્યો, પછી આમ કરી, પછી જતો પેલો 12 કલાક થઈ ગયા, પેલા બહાર કાઢ્યો, એટલે મહાવીર ભગવાન જઈને કહેવા માંડ્યા કે મેં એને આખો દાડો બાંધી રાખ્યો હતો, કે આવે ક્યાં એને કરી શકે છે, એટલે મારો મને મુક્તિ કરો આવે છે. ભગવાને કહ્યું એને બોલાવો, એને પૂછો કે ત્યાં કશું કર્યું હતું, ત્યાં ના કુવા બધે શું કરે કે છે, મેં કઈ કહેતું જ નહીં. ત્યાં પેલો આઈને કહ્યું કે સાહેબ મારા તો સ્વભાવમાં જ છે, એટલે મને ચાલે નહીં, એટલે મેં છે તે આમ પાણીની અંદર ઘેટું ચીતર્યું, પછી કાપી ગયું. બધો પેલો રાધાએ કહેતું આવું તો કરે છે, એટલે ફેલ ગયું દાખલો, દાખલો ફેલ ગયો. ત્યાર પછી પુણ્યા સારક નું કે સારક નું તો એક સામાયિક લેલું તો તારો મોક્ષ, તો દરગતિ મના જવું પડે, એનો શું હતો? પુણ્યા સારક નું સામાયિક કાલ મારા હાથમાં રહે છે ને. પુણ્યા સારક એટલે શું? કે બધું હા ભગવાન ની બધી આજ્ઞામાં રહે, બીજા ભરે, પણ પુણ્યો છે તે ક્વાથી ક્વાથી દાડા કાઢે, પુણ્યો પુણ્યો ભણે, પુણ્યો પહોંચી દાડા કાઢે, એટલે પુણ્યો કહેવાય હોય. તે પછી એને કહ્યું પુણ્યા ચાલક ને કે ભાઈ તારું એક સામાયિક મને આપ્યા, અપાય નહીં કે કેવી સામાયિક અપાય કે છે, એ કોઈનું આપ્યું અપાય નહીં, લીધું લેવાય નહીં, ત્યાં ભગવાને કહ્યું છે કે સામાયિક લઈ આવો કે ત્યાં ના અપાય, તો અમે જબરદસ્તી કરી, તારું ઘર બહારનું બધું આમ કરી નાખી, તેમ કરી નાખી, એટલે પેલો તો ગભરાયો બિચારો, ભગવાન કિંમત કરે, મારે કિંમત નું નાખવાનું. ભગવાન પણ ગયો, ભગવાન એને આપવાની આ પાડી, મને કિંમત કહી દે, હું ભરપાઈ કરી દઉં, તકે આપવાની આ પાડી, તકે હા, તકે એની કિંમત એટલી બધી થાય કે તારું રાજ એની દલાલી માં જાય, દલાલી બની રહી, પછી શું કે છે તારે ગયેલ પછી દાસી છે, દાસી છે એ જો દાન આપે તો તું તું મુક્ત થઈ જવું, તો આ તારું નૈવ દૈવ કે બોલા જવું પડે, એ તો આ તો મારા હાથમાં છે, દાસી મારા ઘરની છે, દાસી ને તારે કે આ જો તારે આખો તારું દ્વાર આપ્યા કરવાનું, મારા હાથે બંધાયેલ બંધ બાંધેલા છે, મારા હાથે બંધ બાંધેલા છે, મારી કઈ થશે નહીં, મારે તમે એ ઉપાય મારી જોડે છોડી દો, ના એ ચાલે બિલકુલ નહીં, તારે પછી બિચારી પ્રણ આ પાડ્યું, પણ એને ભૂજ પડી ગઈ, તો એક વાટો વાટો લાવી લાકડાનો, લાકડાનો વાટો, લાકડાના આગળ પાછો આમ હોય, જો આમ ભરી ભરીને એનાથી આપે, હાથથી નહીં, વાટો વાટો કટોરો, લાકડાના કટોરો બનાવ્યો, હા કટોરો બનાવ્યો, આમ છે તો આમ ઝાલી હાથે આપવાનું, એને બંધ આ રસ્તો ફરી કરે, આખો દાડો આપ્યું, એટલે રાજા આમ ખુશ થઈ ગયા, નહીં કે તને બધું ઇનામ આપીશ કે, પછી ભગવાનને પ્રાંતિને કહ્યું કે બધું આપી છે, આખો દાડો દાન કાંઈ એને પૂછ્યા, એને હાથે આપ્યું છે, બીજું કંઈ કરી કરામત કરી, રાતે આપ્યું તે ના હોય જ વાકડા થી આપ્યું છું, મારા હાથથી તો ભાઈ એવું નથી ને, કે બળ્યું મારું મેં કેમ ઉભું રાખી, છૂટકો જ ના થાય ને, છૂટકો જ ના થાય ને. ભગવાને કહ્યું શાસ્ત્ર માં લખ્યું એના નામ પર, વ્રત નહીં પથ ખાણ નહીં, નહીં ત્યાગ વસ્તુ કોઈનો, શ્રેણીક તીર્થંકર થશે અનાંગ સૂત્ર જઈ, સ્થાનાંગ એટલે જો કઈ ગયા સ્થાન માં ભાઈ ગયા છે એ સૂત્ર જોઈ લો, તેથી એમને કઈ કઈ એમને કે છે આ દાદા જે પોતે શ્રેણી ને પેલા તીર્થન કરી એ દાદા નરકે જઈને આયા કે છે, કારણ કે હાર્ડ નર્ક નતું, ઉપર નો ચાર, ઉપર નો ત્રણ નર્ક હતો, ચાર નો નીચે નો ચાર બંધ થઈ ગયો, અને ઉપર ત્યાં ચાર દેવ લોક બંધ થઈ ગયા. હાર હાર પાપ કરવાનું બંધ થઈ કરી શકે નહીં માણસ. એવું શું ખરાબ કર્યું હોય? નહી, રાજા એટલે નરકે સ્ત્રી બહુ ખોટું કહેવાનું. ચક્રવર્તી અને મારી મુશ્કેલી આવી. વાસુદેવ ને હજુ આ સુખ ભોગવવાની ભાવના છૂટે નહી એમની. શાંતિ શાંતિ સુખ ભોગવ એ ભાવના હોય વાસુદેવ. આ તો પ્રતિ વાસુદેવ જો લડી લડવી. વાસુદેવ પ્રતિ વાસુદેવ સાથે જ જન્મે તો નિયમ આવે, પછી લડાઈ જમાવે. આ લોકો ચાલે બધું. એટલે વાસુદેવ નર્કમાં જાય ત્યાર પછી એમને અવધિ જ્ઞાન હોય છે કે પોતાના ભાઈઓ ભાઈઓ બધું દેખાય ગયું અંદર ક્લિયર કરતા હોય. ત્યાં બધા મેં પાપ બધા તેનું જ મને ખબર પડે. મારા ભાઈઓ તો બહુ શીખે છે એવું જ્ઞાન એમને દેખાય છે. અવધિ જ્ઞાન હોય છે. અમુક હદ સુધી જોઈ શકે, અમુક બે લોકો સુધી અમુક જોઈ શકે શું ચાલી રહ્યું છે. બે લોકો એક દાસ હોય છે અવધિ જ્ઞાન, અને નરક ગતિ વાળા લોકોને. આ વસલા લોકોને મનુષ્ય એમ સિરિયન છે, બેન એમ છે. એટલે ત્યાં આગળ પછી પોતાને મનમાં એમ થાય કે અમારા ભાઈઓ બધા જો એને કઈ ગુનો ના કર્યો તો સારી મજામાં છે ને, આપણે આ ગુના કર્યા છે. તો પછી નક્કી કરે કે હવે કોઈ સુખ ભોગવવું નથી, હવે મોક્ષે જ જવું છે. મારી જેમ બહુ મોટો ગુનેગાર હોય ને તેને બહુ મોટો દંડ આપે તારે ફરે ને, ફરે ને ગોંઠે ને મોટો દંડ. એટલે મોક્ષે જવાનો ધ્યેય નક્કી કરવા માટે લોકો એમને નરકમાં જવું સારું જવાનું. એટલે બધા વાસી દેવ ગયેલા. પણ આપણે બોલીએ ને એનું શું કારણ છે કે લોકોને કૃષ્ણ ભક્તોને દુઃખ થાય. શું કહ્યું? બરાબર. એટલે આપણે એમ કહીએ કે ગતિ જુદી જાતની છે. શું કહ્યું ને? હા, અમે ફોડ ના પાડીએ. આજ કેટલાક લોકો એ જૈનો સાધુ એ ખોડ પાડીને બહુ અંતરાય ઉભા કર્યા છે, ઝઘડા ઉભા કર્યા છે. એવું ના કરવું જોઈએ, કારણ લોકો સમજે નહીં નરકતિ. નરકતિ દંડ છે. શું કહ્યું દાદા? બધા બધા તીર્થંકર ભગવાન છે તે ક્ષત્રિય કુટુંબમાં જન્મેલા ને રાજા જ હતા ને બધા તીર્થંકર. હા, પણ બધા તીર્થંકર રાજા જ હતા ને? હા, રાજા જ હતા બધા. તો એનો એવું નહીં કે તીર્થંકર જે થાય જે કહીએ એ ભાવમાં એમની. ના, રાજા તો એવું છે ને કે રાજામાં બધી બહુ જાતે હોય. આ તીર્થંકરો તો પુણ્ય લઈને રાજા થાય. કેવું? પુણ્ય ને લઈને. એ કોઈ તે રાજા ને તો જન્મ થાય પણ રાજ ભોગવે નહી. એટલે આ જ ધ્યેય હોય કે મોક્ષ જવું એ જ છે. કારણ કે જન્મ તો ત્રણ જ્ઞાન આજે થાય. મતિ જ્ઞાન, સુતિ જ્ઞાન, અવધિ જ્ઞાન તો ત્રણ જન્મ તો એટલે એના ભોગવવા માટે જન્મ્યા ના હોય. સમજો ને? એ ત્રણ જ્ઞાન સમજાવો. બેન પૂછે છે કે એ ત્રણ જ્ઞાન શું એ સમજાવો. કે મતિ જ્ઞાન એટલે આ જગત ના લોકોને મતિ જ્ઞાને થયું નથી. મતિ જ્ઞાને થયું નથી. શું થયું? શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાન આ ત્રણ જ્ઞાન લઈ લીધું. તો મતિ જ્ઞાન કોને કહેવાય? કે અમારી પાસે સાંભળે સાંભળે કે મેં પેસી જાય પછી એ જામીન ઉગે એમાંથી અને બીજાને વાત કરે ત્યારે તમારું મતિ જ્ઞાન કહેવાય. તમે સાંભળતા હતા કે શ્રુત જ્ઞાન કહેવાય. પુસ્તક વાંચો એ શ્રુત જ્ઞાન કહેવાય. અને એમાંથી તમે કોઈને સમજણ પાડો તો નથી જ્ઞાન કહેવાય. બરાબર, કયા પુસ્તક નું શ્રુતિ જ્ઞાન કહેવાય? કારણ કે અમેરિકામાં એક પણ માણસ આપણા ઇન્ડિયન સિવાય કોઈને કઈ નથી જ્ઞાન છોંટાય ના હોય. તે ઇન્ડિયા માં અમુક જ માણસ તે થોડું ઘણું છોંટો છે. મતિ જ્ઞાન એટલે આત્મા સંબંધ ને માટે એ જ્ઞાન હોવેલું હોય, વાંચેલું હોય આત્મા માટે. બીજું તો ભૌતિક શીખવા માટે જ એને કુસૃત કર્યું છે, કુમતિ કરી છે. સંસાર ઉભો છે, સંસારમાં જ કામ લાગે. વકીલ પણ હું કરું, ડાક્ટર પણ હું. એટલે આ મતિ જ્ઞાન નાનપણ માં થયા ભગવાન. અમને મતિ જ્ઞાન પહેલેથી ખરું, પણ તે પૂરું નહી, ભગવાન નું પૂરું. મતિ જ્ઞાન ને લઈને અમને મમતા કોઈ દાડો ઉભી થયેલી નથી. કોઈ વાત નહી, મમતા સમજે ને. ઘર હોય તો શું કાલે જતું રહે તો ભમતા નહી. વાત છોડી. અવધિક જ્ઞાન આવે તો અવધિક જ્ઞાન એટલે અમુક હદ સુધી આપણને ત્યાં શું થઈ રહ્યું છે એ દેખાય આપણને, પણ આત્મા ની વાત ને. ભૂતગળ શું થઈ રહ્યું છે, કોઈ લડમ લડા કરતા હોય, કોઈ મારા માર કરતા હોય, કોઈ જગ્યાએ મકાનો બળતા હોય, તે અહીં દેખાય આપણને. અમુક હરીથી 200-300 માઇલ છે આ બધી, એટલે તેની લિમિટ લિમિટ. અને પરમાવધિ એટલે લિમિટ મોટી. અને કેવળ જ્ઞાન એટલે અનલિમિટ, કેવળ જ્ઞાન એટલે અનલિમિટેડ. એ અવધિક જ્ઞાન પછી મનોફરી જ્ઞાન થાય. મનોફરીઓ કોઈને ફાય નહી, અમને ફક્ત મનોફરીઓ નાના અંશમાં ફાય, કે તમારા મનમાં શું ચાલી રહ્યું છે તે ખબર થઈ જાય. જો એટલે તમારા મનને દુઃખ ના થાય એવી રીતે અમારું બધું વર્તન, કોઈના મનને દુઃખ થાય નહીં. જો કારણ કે દુઃખ કરવા માટે નથી, આપણું જીવન સુખ માટે છે. સુખ માટે તેથી તમે પહેલે નક્કી કર્યું કે એક ઘરના પૈસાથી જ આ કરો. શું કહ્યું? તો આ ઉદય આવ્યું નહીં તો અમારે તો આ કામનું જ નહીં. શું કહ્યું? કારણ કે સામાન્ય પૈસો એની પર પ્રેમ છે ને. શું છે? છોકરાને $1 તે વાપરવા પો તો જલ્દી આપી શકતો નથી, અને એને મમતામાં આવું વાપરાશે ના કહેવાય. શું કહ્યું? તમે સમજે ને, એ તો એની ભાવના હોય, અને તે પાછું થઈ ગયેલું હોવું જોઈએ. કેવું? નવું ઉત્પન્ન થાય નહીં કોઈ માણસે. એક માણસે મને કહ્યું, પ્રકાશ કરીને માણસ, મારે 15 લાખ આપવા છે. મને કેમ આપવાડતું નથી? ત્યાં આ પેલો ભાવ કરેલો જ નથી, આ કર્મ જ નથી મારે, તું દઈ રે. કર્મ નો ઉદય હોવો જોઈએ. ઉદય છે ભાઈ ના ઉદય રે? ઉદય છે આત્મા નું જ્ઞાન આવી ગયું, બધું આવી ગયું. તમે કેવા દાદા થઈ ગયો? એ જ મતિ જ્ઞાન. હરી કરે નહીં, કોઈ દુઃખ દે નહીં, ત્રાસ ના આપે, એ બધું શાના આધારે થયું? મતિ જ્ઞાન. આત્માના માટે આજ સાથે શુભનાભાઈ કેટલા પ્રશ્ન પૂછીને એને બધા ખુલ્લા કરી. હા દાદા, શુભના નવરાશ મળી. હા બધું ખુલ્લું કે બધું પૂછી લે, પૂછી લે રેગ્યુલર છે, હા રેગ્યુલર પૂછી લે, અને ભાડા ભાડા બધા ઘરનું બહુ હારામાં. દાદા ગૌતમ સ્વામી ને કેવળ જ્ઞાન થયું, તો હવે એ ક્યાં ગયા હશે કે શું હશે? એ માવજી ક્ષેત્ર માં હશે કે હવે હવે એમનું મોક્ષે ગયા? મોક્ષે ગયા, એટલે હવે એ ક્યાં કઈ હશે? મોક્ષ માં ગયા એટલે મોક્ષ એ સિદ્ધ સિદ્ધ સિદ્ધ ક્ષેત્ર છે. સિદ્ધ ક્ષેત્ર, સિદ્ધ ક્ષેત્ર તે આ જગત કેવું છે કે આપડા લોક શું કે છે, આ લોક માં આવું છે, આ લોક માં આવું છે, આ લોક માં આવું છે. અને પરલોક શું છે આપડા લોકોને, કે બીજી કઈ અવતાર થાય એ પરલોક, બીજો અવતાર થાય એટલે પરલોક માં આપડે ચેટીને ચાલવું જોઈએ અહીંથી, તો પરલોક સુધરે. પણ આ બધો લોક જ છે. શું છે? પરલોક કે લોક કહો, બધો લોક જ છે. આ લોક નું સ્વરૂપ કેવું છે? બે આમ મૂર્તિ છે ને, એ હવે પણ લોક એકલો જ છે? ના, અલોક પણ છે. શું છે? અલોક પણ, અલોક. લોક એકલો જ છે ને, અલોક માં શું નવીનતા છે? અલોક માં કોઈ ચીજ નથી, આકાશ છે બીજી. શું છે? આકાશ. અને લોક માં બધી ચીજ છે. છ ઇટર્નલ, ધેર આર સિક્સ ઇટર્નલ ઇન ધીસ લોક. છ ઇટર્નલ નું બધું આ, તેથી લોક કહેવાયો. અને પેલામાં એક જ આકાશ એકલું જ છે, એટલે અલોક કહેવાયો. અને આમ શું કે છે? લોકાલોક જગત, લોકાલોક. હવે આ લોક અને આ લોક બે વડીને જ છે. એની મેં બાઉન્ડ્રી બાઉન્ડ્રી કઈ છે નહીં, બાઉન્ડ્રીમાં એટલું સમજાય કે ભાઈ આ છે, આ બાજુ ઇટરનલ છે, આ બાજુ નથી, એટલું. હવે તે બે ની પાસે વચ્ચે એક પડ છે, આમ સિદ્ધ લોક છે, સિદ્ધ ક્ષેત્ર. એટલે બે ની વચમાં લોક અને અલોક ની વચ્ચે. બે ની વચમાં સિદ્ધ ક્ષેત્ર, ત્યાંથી અહીંથી અનંત જીવો સિદ્ધ લોક ક્ષેત્ર માં છે. અનંત જીવો અવ્યવહાર રાશિ ના, અવ્યવહાર રાશિ, એટલે જેનું નામ પણ પડેલું નથી. અને અનંત જીવો વ્યવહાર માં છે, પણ વ્યવહાર માં અનંત એટલે કેટલા, અમુક ગણતરી બનશે, અમુક અમુક મનુષ્યો તો ગણતરી માં જ છે, ગણતરી કરી શકાય એટલા જ છે. બધા પંદર ક્ષેત્ર ના મનુષ્યો ગણી શકાય, એટલે સંખ્યા જ છે. એટલે આ વ્યવહાર રાશિ કહેવાય છે, વ્યવહાર રાશિ. વ્યવહાર રાશિ એટલે જેનું નામ પડેલું હોય, કોઈ પણ વસ્તુ ઉગેલી હોય એનું નામ કોઈ ને કોઈ પડેલું હોય. આ ગુલાબ છેવટે કશું ના નામ પડે, લીલ છે કે છે, લીલ નામ પાડે છે. એટલે લોક માં આવ્યું કેવાય, અલોક માં નામ નથી. એટલે આ બાઉન્ડ્રી અવ્યવહાર રાશિ, આ બાજુ બધું બહુ અપાર વગર જીવો છે. આ બાઉન્ડ્રી સિદ્ધ ગતિ નો ક્ષેત્ર, અને વસલો ભાગ લોક. હવે એ લોક માં થી બધા પંદર ક્ષેત્રો માં થી એક એક સમયે 108 જીવ મોક્ષે ચાલે જાય. સમયે એટલે જે આ જે પર છે ને, પર ના પીસિત કરી શકાય, પર વિભાજ્ય છે અને સમય અવિભાજ્ય છે. શું કહ્યું? પણ સમય ને હિસાબ કાઢી ને એ લોકો એવું કહ્યું કે એક પરમાણુ બીજા પરમાણુ ને ઓળંગે એટલા ભાગને અમે સમય કહીએ છીએ. કેટલા થાય? એટલે એવા એક સમયમાં 108 જીવ મોક્ષે 15 ક્ષેત્રો માં જઈ રહ્યા છે. વ્યવહારના જીવો માંથી એટલા ઓછા થયા ને, ના 108 થી પેલા મધ્યમાં આવ્યા, અવ્યવહાર માંથી વ્યવહાર માં આવી ગયા. વ્યવહાર તેઓ એટલો નહીં, એટલો સૂર્ય સુંદર તારા ફરી ફક્ત માણસો વધે, પણ જાનવરો બધું તિરણ ઘટે, તિરણ જો વધે ને આ ઘટે, એમ બધું ઘટ વધતું ઘટ વધ ચાલે, ઘટે દેવ લોકો વધે ને. પણ વ્યવહાર એવો ને, કેટલું કાયદેસર આમનું સામ્રાજ્ય છે, કોઈ માલિક નથી. ભગવાન થવાનું એ પૂર્ણ થવાનું, તમારે માલિક કોઈ કોઈ નથી, ઓનરશીપ નથી કોઈ. અને ભગવાન તો ઉઘાડું વિરોધાભાસ દેખાય છે. શું કહ્યું? વિરોધાભાસ. હા, મોક્ષ ની વાતો કરે, ભગવાન ની વાત કરે. ભગવાન ઉપરી આ જગત બનાવનારો હોય, મોક્ષે જઈએ તો આપણે એની સાથે એને એ પડ્યા કરે, એના આપણને ઉપકાર તરીકે આપણે માથા પર બોજો રહ્યા કરે ના રે. હા હા, જેટલી ભૂમિકા દેખાય છે કેટલી અનફોર્ચ્યુનેટ છે, તો તે બધી એક લોક કહેવાય. ભરત ભરત કે ભરત એક લોક કહેવાય. આવા પાંચ ભરત છે આપડા જેવા, અત્યારે ત્યાં છે તે આપડા જેવો આરો ચાલે ને, ત્યાં આ બધું ચાર મૂળ ને પગલે કર્યા કરે. તો એ પાંચમો આરો ચાલતો હશે. હા, તો હોય જ, બધા ક્ષેત્રમાં એક સરખો જ આવે. પાંચ ભરત માં પાંચમો આવ્યો ચાલે. મહાવીર એક ક્ષેત્ર છે પાંચ, ત્યાં તો અફવા પાંચે માં મહાવિદ્ય ક્ષેત્ર માં એક આરો ઓછો હોય, એક આરો પાછળ માટે ચોથો આરો એટલે ત્રીજા આરા ને જે મજા છે એમને જોઈ ના, અને આપડે બીજા આરા ની મજા જોવાની પડે. પાંચ માં આરામ એ વગેરે બીજો ચોથો આપડે તો થવાના. પણ મહાવિદ્ય ક્ષેત્ર માં આરા સિસ્ટમ જ નહીં, છ આરા છે. ચોથો જ આરો કાયમ પરમાનન્ટ ચોથો, એટલે એક જ સરખો જ કાળ થયો ને. હા, એટલે ચોથો આરો કાયમ માટે. આપડે અહીં ચોથો આરો હતો ને, એવી પ્રજા માણસો બાણસો બધું એવું છે. આપડે અહીંયા હેરાન કરી જતા હતા, ચોરીઓ કરતા, બધું ત્યાં બધું કરવું આપડા જેવું છે. પણ આ પાંચમા આરા જેવું નહીં, ત્યાં બહુ નલાયક માણસ થઈ ગયો, એટલે પછી એને આ પાંચમો આરો આકર્ષણ કરીને ખેંચી લે. અને અહીંથી આપણા મહાત્માઓ જે છે ને, તેને એ ચોથા આરા જેવા થઈ જવા. કોઈને છેતરવું નથી, કોઈને એ કરવું નથી, તને સાંભળે ને. હવે એ કહે કે એના માટે ફિટ રહે નહીં, પાંચમા આરા માટે એમને મેળ પડે નહીં. તો સ્વભાવ જ ચોથા આરાનો સ્વભાવ જ એવો છે કે આવા માણસોને ખેંચી લે. ચોથા લાયકાત ત્યાં ખેંચી લે, અને પાંચમા લાયકાત અહીં ખેંચી લે. આ સ્વભાવથી જ ખેંચી જાય, કોઈ લઈ જનારું કોઈ જનારું ઉપકારી કોઈ નથી વચ્ચે. બધું જગત સ્વભાવથી જ ચાલી રહ્યું છે. જેમ પાણી ના છે તો નીકળે તો મીઠી સ્થિતિ બે હજાર મેલું, ત્રણ હજાર મેલું સ્થિતિ બસ દરિયાને ખોરી કાઢે. એમાં કોઈની મદદની જરૂર નહીં, સ્વભાવથી બે ફૂટ ઊંચે ચડાવવું હોય તો પંપિંગ કરવું પડે. દાદા, આ 84 લાખ ભાવ કીધા છે, એ શું બધા ભરત ક્ષેત્ર ભરત ક્ષેત્ર માં થયા કરે કે પછી બધું? 84 લાખ ની જે યોની છે એ ભરત ક્ષેત્ર માં જ છે? એ ભરત ક્ષેત્ર બને બધે થઈને, બધે થઈને 84 લાખ થઈને. કારણ કે આ આપડે આ ધાડો ની જે યોની છે ને, તે આપડા ગરમ પ્રદેશ માં હોય નહી. ગરમ પ્રદેશ ના જાળવાની યોની છે તે આપડે અહીં ના હોય. બધા ક્ષેત્રો થઈ ને અહીં પીપળો દેખાય નહી. ગરમ પ્રદેશ ના છોડવા ને આ છોડવા. બેન પૂછે છે કે પાંચ ભરત ક્ષેત્ર, પાંચ માવદિક ક્ષેત્ર, આ બીજા પાંચ કયા? પાંચ મહાવિદે, પાંચ ભરત ને પાંચ ઐરાવત. ઐરાવત આ પંદર ક્ષેત્રો માં બધા મનુષ્ય છે. ઐરાવત દાદા, માવધી ક્ષેત્ર ક્યાં આવ્યા? આ માવધી ક્ષેત્ર આવ્યા ક્યાં? ક્યાં આવ્યા? ક્યાં આગળ આવ્યા? ક્યાં? ઉત્તર માં છે આપડે. આપડે ઉત્તર માં તેના માઇલે જેવું લખ્યા, પણ ત્યાં જઈ ના શકે. વાતાવરણ એવું છે ત્યાંથી પ્લેન જઈ શકે નહીં. ફક્ત અમારા અહીંથી જયારે કઈ કોઈ પ્રશ્ન બહુ મોટો મૂંઝવણ વાળો હોય તો ત્યાં આગળ સિમંત સ્વામી ને પૂછીને અહીંયા આગળ દાદા ની પાસે આવી જાય. બહુ મૂંઝવણ વાળો પ્રશ્ન એટલે અહીંથી એક ફૂલ લાઈટ વાળો દેહ નીકળે અને તે ત્યાં જઈ અને પ્રશ્ન નો ખુલાસો કરીને પાછો કહી જાય, પછી એમને પ્રશ્ન નો ખુલાસો કરી શકે. મારે સિમંદર સ્વામી સાથે તાર જોડેલો એટલે આમાં સિમંદર સ્વામી ને કહીએ કે આ દર્શન કર્યા કરજો. શું કહ્યું દાદા? કયા પ્રશ્નો માટે એ દેહ ત્યાં જવું પડે? પ્રશ્ન જે સોલ્યુશન ના થાય હોય ને બનતા હોય બનતો નહીં, પણ કોઈ વખત બને તો જવું પડે. જઈને પાછું આવે કેટલી વાર જવું પડે? ગયેલા પેલા વધારે ગયેલા આવે ને જવું પડે તો એટલે બધું ત્યાંથી બધા ખુલાસો મળી જ જાય. જગત નો નિયમ એવો. દાદા, આ સિદ્ધ ક્ષેત્ર છે તો એમાં કે છે કે વચ્ચે જાડું છે ને છેડે માખી ની પાક કરતા પણ પાતળું છે ને દૂધ અને એના કરતા પણ બહુ ઉજળું છે. આપણે આ સિદ્ધ ક્ષેત્ર એ એવું નથી કેતા કે વચ્ચે એમ કે બહુ અમુક આટલા જોજન જાડું છે ને છેડે એમ કે માખી ની પાક કરતા પણ પાતળું છે ને બધું બહુ જ ઉજળું છે ને એના પર સિદ્ધ પ્રભુ બિરાજે છે. જૈન શાસ્ત્ર માં ના, એમાં શાસ્ત્ર માં શું વર્ણન છે ને તે લોકો એમની ભાષા સમજી જાય. એટલે પણ એમાં આપણે ફાયદો છે, આપણે ફાયદા વાળી લેવી. આપણને શું હેલ્પ કરે છે ને એના વર્ણન ને આપણે હેલ્પ નહીં કરે કે તો જાડો હતો અગ્રસ્ત થઈ ગયો. આપણને શું હેલ્પ કરે? આપણે મુખ્ય વસ્તુ શું કરનાર? હવે બહુ ઊંડા ના ઉતરીએ. આ બધી માઇનર મેટર શું છે? પાણી ઘડી તેવા બધા કેવો દેશ ચાલ તમારે દેશ કેવો ચાલ તમારી સાથે અમે ટ્રાવેલિંગ કરીને એ જે ખાવાનો જે ભાવ, હમણાં તો એવું નથી કે ખાઉં ખાઉં, પણ એમ કે છતાં એ પણ કે નિરસ થઈ જાય. પ્રમાણ નહીં હરગવા દે, હરી હરગે ને પછી એની મજા આવે. હરગ્યું ના હોય તો ના કોઈ ધુમાડો થાય ને સાઈ વડે. આ બધા છે સમય ના ગુલામ થઈ ગયા છે. બાર વાગ્યા એટલે ખાવા બેસી જવાનું. ઉધરસ ઉધરસ આજ દસ બાર દાડે ઉધરસ નાના નથી, કોઈ જાતનું કશું નથી. અસંતોષ તો હાઈ ક્લાસ સ્ટેજ પર ગયેલો. આપડે નોર્થ માં આવવા માંડે દાદા, ઠંડી વરસાદ થોડું થોડું. અરે તે તો નિમિત્ત છે ને, એ આવે જાય આપડે જોયા કરવાનું. આપડે આમાં કશું કોઈ કે ચિંતા કરતા નથી. એમાં જે આપણે જોતા હોય પછી આપણે એમ ખબર હોય કે બધું નિમિત્ત છે કે જે થવાનું હોય તે થાય. અને આપણે જોતા નાતા દ્રષ્ટા હોય ને આપણને અંદર એમ ખ્યાલ હોય કે આપણે જેટલું ખાના છે તેટલું થાય, દાદા વ્યવહાર બુદ્ધિ દ્રષ્ટિએ તો ના જોવું જોઈએ, એવું વ્યવહાર ની દ્રષ્ટિએ તો જોવું જોઈએ ને કે આ મને નુકસાન કરે છે. આપડે ત્યારે ધ્યાન માં રાખવું જોઈએ કે મારે આટલો જ ખોરાક લેવા છે આજે, અને પછી અમને આપ્યા પછી એક રોટલી પેલા લેતા હતા અને આટલો ભાગ લેતા હતા. અત્યારે રોટલી બંધ કરી, પણ હવે એક રોટલી આટલો ભાગ લેવાનો. તેમાં કોઈ માણસ મારો આટલું આ છે આટલું આ છે એ મૂકવું આવે એટલે અમે રોટલી કાઢી નાખી, એક ભાગ કાઢી નાખીએ, એટલે શાક કાઢી નાખીએ. ના પણ જ્ઞાતા દ્રષ્ટા થયા તો વ્યવહાર તો રાખવો જ જોઈએ. પણ એકંદરે ધ્યાન હોય જ, તો ધ્યાન હોય જ શરીર નું પણ ધ્યાન હોય જ, કારણ કે ધ્યાન આત્મા ને રાખવું નહીં પડતું, ચિત્તનું હોય છે. શું છે ધ્યાન હોય જ. પણ દાદા એવું કેમ થતું હશે કે કોઈ વાર જાગૃતિ મનમાં કાયમ ની રહ્યા કરે ને પછી જે વ્યવહાર નું કરવાનું હોય એમાં ગુલ્લા વાગ્યા કરે. જાગૃતિ આપણને નહીં થયા કરે, દાદા દાદા થયા કરતું હોય અને કામ કરતા હોય એમાં કઈ બહુ ધ્યાન ના રહેતું હોય, પછી દાદા દાદા થયા કરતું હોય તેનું કારણ શું? કોઈ વાર જાગૃતિ રહી નહીં.